પડી ગયા અને ત્યાં કરતો ખાવા પડ્યો. એ જોઈને આપડે બીજા ધ્યાનમાં એની ફળની આ છે તો એના ભવિષ્ય ચિંતન કર્યા પ્રેરણ છે તો એનો કામ કરે જાઓ. તમારા માટે તમે નિર્ભય થઈને કામ કરે જાઓ એવું છે અમારા છે. અને ફળની આ છે આખા સિવાય તો આ જગતમાં એક જાનવર એ તમારી પાસે નહીં આવે. કારણ કે આ શરીર નો સ્વભાવ છે ફળની નાખવાનો. જે આ લોકો ફળ માને છે એ જુદી વસ્તુ છે. લોકો ફળ માને છે એ વસ્તુ જુદી છે. કૃષ્ણ ભગવાન નું કેવું જુદું છે. હું કઉ છું એમને એમ જ છે. હું તમારે માની લેવું નહીં પાછું. હું તો મારો અભિપ્રાય બતાવું છું. જો એનો અર્થ થઈ શકે કે કામ કરવું એ ભાઈ સમગ્ર સમાજ ની અંદર કોઈ વ્યક્તિએ સત્ધર્મ થી સદ વિચાર થી કામ કરવું એ જેટલો અધિકાર છે એટલો તારો ફળ મેળવવાનો પણ અધિકાર છે. પણ તું કામ કર અને જે ફળનો તારો અધિકાર છે એ વ્યક્તિગત રીતે મળવાનું છોડી દે સમાજને સોંપી દે. એટલે એ એક સોશિયલ ઓબ્લિગેશન. વર્ક ફોર એન ઇન્ડિવિજ્યુઅલ ઇઝ અ સોશિયલ ઓબ્લિગેશન. યુ હેવ અ રાઇટ ટુ વર્ક. યુ હેવ અ રાઇટ ટુ એન્જોય ધ ફ્રૂટ ઓફ યોર વર્ક. બટ ધેન લીવ ધ રાઇટ ઓફ ફ્રૂટ ટુ ધ સોસાયટી એન્ડ લેટ ઇટ ગીવ એઝ મચ એઝ યુ રિક્વાયર. એટલે ઇટ્સ ઇટ્સ અ કમ્યુનિસ્ટ પ્રિન્સિપલ. એ સોશિયલિસ્ટ પ્રિન્સિપલ એમ મને સમજ્યું છે. હું એવું સમજી કોઈ છે તો લોકો દસ જણા આપે બીજા ના આપે ખબર પડે ને. કોઈ આપી દેવાનું શીખે જ નથી ને લોકો. ભગવાન શીખવાડે તો કોઈ આપી દેવાનું શીખે એવા નથી. વસ્તુ છે તું નિર્ભય થાય કે છે એટલે તું કામ કરે છે ને કોઈ ની આશા છે ભાઈ આમ પડી જશે તો તું શું કરી શું આ ધંધો કરવો ને કોઈ જાત શું કરું પણ શું કરું. એટલે પછી માણસ થી તો સંસારે ના મંડાય કરી ટાઈમ છોડ્યો છે પછી છોડી થશે શું કરી એવું નહીં. તું ભણી આશા હોય કે તું કામ કરી રહ્યા છે શું કહે છે. કર્મ કરે તો ફળ આવે જ. કર્મ કરે તો ફળ આવે જ. પણ હવે કર્મ કરતી વખતે માણસ જે ફળ લાવવાની આશા એ કર્મ કરે છે એ જ ફળ આવે કે બીજું આવે એમાં એનો અધિકાર છે. કર્મ કરે ફળ આવે પણ આશા વગર તો કોઈ જીવ કર્મ કરે જ નહીં. આપણે અત્યારે જે કર્મ કરીએ અને જે ફળ આવ્યું તો આપણે એમ માની લઈએ કે આ મેં કર્મ કર્યું તો જ ફળ આવ્યું અને આ મારો અધિકાર છે. આ મારા કર્મ થી જ આ ફળ આવ્યું. તો એ બે ની વચ્ચે શું કહે છે કર્મ નો અધિકાર અને ફળ આવે છે તે કર્મ કરનારની ફળ ઉપર કેટલો અધિકાર છે. ફળ જ કર્મ ને લઈને જ આવે છે. હા કર્મ હોય તો જ ફળ છે અને કર્મ નથી તો ફળ નથી. શું છે બરોબર. અને તે કર્મ પુણ્ય કર્મ છે તો ફળ આવશે. અને એનું જ કર્મ પાપ કર્મ છે. પાપ ના ઉદય થી થયેલું છે કર્મ તો ઉડતું ખોટ જશે. શું કહ્યું. મહેનત કરીને ખોટ લાવશે. એટલે આ કર્મ ને આધીન છે બધું. પુણ્ય કર્મ છે તો તમને ફળ આપશે. એકલા કર્મ ને આધીન છે કે બીજા કઈ છે અંદર જોડે. પણ કર્મ જે થાય છે અને ફળ આવે છે તે એકલા કર્મ ને લીધે ફળ આવે છે કે બીજું કઈ છે તારે ફળ આવે છે. બીજું કશું જ નથી. કર્મ નો કર્મ જ બધું ફળ આપે છે. હા તમે આ જેમ છતાં અહીં વાવમાં જઈને તમે કહો કે તું ચોર છું તો પછી એ તરત વાવમાંથી પડઘો પડશે. શું પડશે. તું ચોર છું. હા એ શબ્દ જો તમને ના ગમતો હોય આપણને તું ચોર છું એમ કે એ શબ્દ ના ગમતો હોય તો આપણે બીજી વખત કહું તું રાજા છે. શું ભાઈ એ આ જગત નો સાર રૂપ છે આખું. આ વાક્ય એક જ વાક્ય સમજ ભાઈ ની. એ કર્મ કર્મ એનો એ પડઘો જ છે ખાલી. શું છે. અને કર્મ સ્વતંત્ર રીતે કરતો જ નથી કોઈ. પરવસતા થી કર્મ કરવા પડે છે. સ્વતંત્ર રીતે કોઈ કરતો જ નહીં. સ્વતંત્ર કર્મ કરે તો જ ગુનેગાર ગણાય. પરવસતા થી કરે છે એટલે પરવસતા થી ભોગવવું પડે છે. ભાઈ ગુનેગાર છે નહીં કોઈ. શું આપણે ગુનેગાર માનીએ છીએ આપણી ભ્રાંતિ છે. આ જગત માં કોઈ પણ માણસ ગુનેગાર છે કે કોઈ ખોટો છે એ બધી ભ્રાંતિ છે. કર્મ ની સાથે ફળ જુદું ના પડી શકે. ફળ છોડી ના શકાય. ફળનો અધિકાર છોડી શકાય. વાવમાં જઈને પડઘો પાડ્યો. હે વાવમાં જઈને પડઘો પાડ્યો. હા એ માણસ જો વાવ ના હોય તો પાછું આવે ખરું. પડઘાવો વાવ ના હોય તો જે કર્મ કરનારો છે એ પણ એક સંજોગ છે ને બીજા સંજોગ ભેગા થાય તારે ફળ આવે છે ને. હા એ તો બધા બધા સંજોગ ભેગા થાય તો ફળ. હા એટલે કર્મ કરનાર એમ માને કે આ ફળ મારે લીધે જ આવ્યું છે તો એ ભ્રાંતિ છે કે હકીકત છે. એ તો પણ એને એ તો અહંકાર એવું જ માને ને પોતે કર્યું છે. એનું કોઈ કર્યા નું ભાગ છે એ તો એટલું દેવા જેવું કહેવું પડશે. એ પછી ભાઈ ભેગું થઈને આવી રહ્યા, એ તો કુદરત ની કરામત છે. પણ પેલા ને એમ જ લાગે મેં કર્યું તો આવ્યું આ શું તો કયું નઈ, કર્મ કરતા જ છે, પોતે કરતા માન્યો છે અને કર્મ થાય છે, પોતે કરતા છે અને કર્મ થાય છે. જો કરતા ના માને, પોતે કર્મ નો કરતા ના માને તો એ કર્મ છે તે વિલય થઈ જાય. પોતે કર્મ નો કરતા ના માને તો વિલય થઈ જાય. આજ કેવી રીતે પ્રાપ્ત થાય ટૂંકમાં સમજી લેવાની જરૂર છે. આ સંસાર આપણે પોસાતો હોય તો કશું સમજવાની જગત આગળ જરૂર નથી. જો સંસાર આપણને કઈ હરકત કરતા થતો હોય તો આપણે જાણવાની, અધ્યાત્મ જાણવાની જરૂર છે. તો અધ્યાત્મમાં બીજું કશું જાણવાનું, સ્વરૂપને જાણવાની જરૂર છે. હું કોણ છું એ જાણ્યું કે તે બધા પઝલ સોલ્વ થઈ જાય. ગીતા હું સોલ્વ થઈ જાય, દરેક વસ્તુ સોલ્વ થઈ જાય. પછી આમ તો પાર આવે એવું નથી, આમ ભલણ હવે લઈએ પણ પાર આવે નહીં. ફક્ત સ્વરૂપ જાણી લેવાની જરૂર છે. જો આપને અનુકૂળ લાગતું હોય તો કોઈ વખતે અહીંયા આવશો તો અમે તમને કાગળ લખીશું. અહીં જયારે સ્વરૂપ આપીએ છીએ ત્યારે કાગળ મહેનત કરી છે તો ફળ ના આવે, હજુ ઉડી ગયેલી ઉડી ગયું ડબલ આવે અને ફળ ભવે પુષ્કર આવે બરોબર. પણ દેવ છે તે રોકવું હોય અને ફળ બી આવું દેવ છે તે ડિસ્ચાર્જ. આજે જવાનું રાજી ભાઈ જગત નું નથી, ના એમ નહી. જગત ને જે કર્મ સમજાય છે તે કર્મ ડિસ્ચાર્જ છે. મૂળ કર્મ ડિસ્ચાર્જ નથી, મૂળ કર્મ ચાર્જ છે. અચાર્જ છે. જગત ને જે કર્મ સમજાય છે કે મેં કર્મ વધ્યું અને પછી એ કર્મ વધ્યું પણ ફળ આવે ફળ આવે છે. કર્મ કર્મ અને કર્મ ફળ ખેતી વાડી કરવા ગયો એ ડિસ્ચાર્જ. ધંધા લેવા ગયો તે કર્મ ફળ ડિસ્ચાર્જ. અને કર્મ ગુપ્ત રહ્યું છે, કર્મ ની ગુપ્તતા જ્ઞાની પુરુષ તેના આધારે ટકી રહી. પછી મેં ખેતી કરી, હા મેં ખેતી કરીને હું લાવ્યો બસ એના આધારે એ જો જાય તો બધું બંધ. આવું બંધ થઈ ગયું હોય તેમાં મેં કરી, મેં ભાવ તો જતો રહ્યો ને, બે ભાવ રહ્યો ને, હું કરતા જુદી ગયું. પછી શુદ્ધાત્મા સંયોગ બે જ રહ્યું, બે જ રહ્યું શુદ્ધાત્મા સંયોગ. એટલું સરસ વિજ્ઞાન આપી જગતમાં શું છે તાકી આટલી બધી વસ્તુઓ છે તાકી તે એને એને નાના નાનું કરી નાખો, પોતામાં બધા સ્કોપમાં મૂકી દો તો શુદ્ધાત્મા તેને સંયોગ છે. બસ બીજી કોઈ છે નહીં અને તે સંયોગ પાછા વિયોગી થવાના છે. શુદ્ધાત્માને એમ નહીં કેવું કોઈ સમજાવું. આ ગુણને આધારે આત્મસ્થ પુરુષમાં ધીરજ છે, આ સંબંધને કારણે ધીરજ છે. હા એટલે જે કોઈ સંયોગ ભેગો થાય તેને તમારે કહેવું પણ નહીં પડે તો જાય સંયોગ વિયોગી થવાના છે. કેવું છે પછી સિદ્ધાર્થમાં સંયોગ સિદ્ધાર્થમાં કરવાનો વિતરાગ રહે સંયોગ આવે તો એકલો જ છે ને તો ના એ નઈ જ્યાં સુધી સંયોગ આવે તો હજી તો એમ માનો કે તમે બે છે આ જોડે કેમ કરો સંયોગ પડે ને પણ સંયોગો વિયોગી થવાના જાણ્યા એટલે તમારે જાણવાનું કે આ હોળીનો તાપ અડે છે પણ એ એક દાડો હોળી તારી પડી જશે આપણે ત્રણ કલાક બાર કલાક સુધી હા એટલે પેલી વાત લાગુ પડી હે જગત એમ કે આવ્યું ને આપણે કહે કે આ જાય છે જાય છે તમે એક દાડો કહે ને કે આવ્યું ને આપણે કહે જાય છે અંધારણ શરૂઆત ને આપડા લોકો ભાગ્ય તો પેલો આ તો અંધારાની શરૂઆત થઈ બિગિનિંગ બરોબર છે આ તો કન્સ્ટ્રક્ટિવ છે નીચે ગતિમાન છે ગતિ છે આમ ગતિશીલ છે બસ ગતિશીલ છે એ સમજાય બહુ કામ કઈ ને જવાનો થાય છે ત્યારથી જ એ પ્રગટ થાય છે ત્યાંથી જવાની શરૂઆત કરે છે ત્યારે આપડે લોકો આવ્યો એવું કઉ છું લોકોને સમજાતું નથી એની ક્રિયા તો થઈ ગયેલી છે આયાની જે ક્રિયા છે જ્યારથી તમે ખોટું ખાવા મળ્યું ને ત્યારથી જે ક્રિયા શરૂ થઈ ગઈ છે શું થઈ છે આ ઇફેક્ટ છે પેલા કોઝ હતા હવે આ હવે તાવ નીકળવાની વ્યવસ્થા થઈ છે કારણ કે તાવ સાહેબ બાર બંધ કરી દો બંધ તાવ તો નીકળવાની શરૂઆત થઈ ગઈ હવે આ વાત લોકોને સમજાય નહી કરતા ભાવમાં પડેલા લોકોને હવે કરતા ભાવ ને સ્થગિત ભાવ કેવાય કે જય ચૌદ પાંચ 1979 રાવજીભાઈ ને ધ્યાન કબૂલી સાંજે લગ્ન ટેમ્પરરી છે કે પરમાનન્ટ લગ્ન લગ્ન કરીએ લગ્ન ટેમ્પરરી અને તે વળી પાછું ટેમ્પરરી લગ્ન માં છે તે કયો સભા પડતો આવ્યો ને પછી લોકો ગાતે નહીં ભણતા ના ખાધો એના મને એમ થાય કે હું પૈણા કરી ગયો પૈણેલા પસ્તાવો થયા કરે એમાં આમાં જેમ તેમ કરે ગુમાબુમ જગત ગુમાબુમ ના થાય એટલે હવે ભાઈ જઈએ તો ગુમ નહીં ભરેડો ના પડે જે મળે અને આપણે એ તો લોકો ગુમાબુમ કરે એ અપોઈન્ટી નથી એ અપોઈન્ટી નથી એ અપોઈન્ટી જગતમાં જીતવું બહુ મુશ્કેલ મુશ્કેલ નથી બેન લાગતું એટલે તો કે તમારી પાસે આવી છું ના પણ 30-32 વર્ષનો છોકરો મળતો નથી વિચાર પૂછ્યો કોને જોયું તને શીખવાડ્યું તું અહીં જજે એવું કોઈ કર્યું નહિ પણ ડાકોર માં સાંભળ્યું એટલે આવ્યા દુખને માટે છે કે દુખના માટે જીવન જીવતા આવડે તો સુખ નહીં તો દુઃખ છે. હા પણ સુખ દુઃખના માટે જ પહેરવાનું પુણ્ય કર્મ ના અધીન જ છે બધા, એમાં છૂટકો નથી, ભોગવવાનું પડશે. અને તમને દુઃખ ગમતું નથી એટલે તો દુઃખ સહન થાય કે દુઃખ પછી સુખ આવશે એમ કરીને. ના દુઃખ ગમે તો સહન થઈ શકાય, ગમે તો સહન થાય, ના ગમે તો સહન થાય. એટલે દુઃખ ને ગમે એવું રાખવું જોઈએ આપડે. દુઃખ આવે તો કે આવો ભાઈ દેવો ભાઈ, અને સુખ આવે તો આવો ભાઈ દેવો, ના ગમે એવું કરીએ તો પછી આપણે ચડી દે. કોઈને કોઈને ના ગમે નહીં દુઃખ તો, બધાને ના ગમે. અધર મધર છે બેન છે તો અમે ભૂલી નહીં પડે. પેલા તો આમાં કોઈ ખંજેડ્યું કઈ નઈ ને, કોઈ થાય એવું હોય ત્યાં ત્યાં થોડી બુડાડી દીધું એવું તું કશું નહીં કર્યું, ધરપડ નહીં કર્યું. પેલા કઈ સારું આવ્યું બુડાડી એકાદ એવું બન્યું નથી, એવું બન્યું છે એટલે જ આવું છે. એનું આ ફળ છે એના હજુ ને. આપણી કુમારી આપણને લડી શું થયું ઉપાય માં ઉપાય આ બેને કહ્યું ધીમે ધીમે એકદમ તો કઈ પડતું ના ખાય રાહ જોવી પડે. બેન શું કહ્યું બેન, તારી એકલી નો અભિપ્રાય એવો છે કે તારી બીજી બેન અભિપ્રાય એવો છે? ઘર માં બધા એમ કે છે કે સારું તને મળશે આ પાડશે એવું શું નક્કી? હા પણ સારું મળશે પાડી ગઈ ચોક્કસ. સામે વાળા કે આ પાડશે જેવું કેવી રીતે કેવાય? એ તો આ પાડે તો આપડે આ પાડી દેવાની, ના પાડે તો ના પાડે એ જ પ્રશ્ન છે. પેલા કઈ બે કેસ માં આવું અને તરફ લાગેલું ને તેનું આ બધું ફળ આવેલું છે. હવે તો ફળ તો ભગવે જ છૂટકો છે ને, તે દર્શા માટે એવું કરતી હતી કે મનમાં એ કુમારી રહેતી હતી. ના એને ખુલ્લું કરે ને એમ વાંધો છે, મનમાં એવું તો નથી જ કરવું. શું કારણ થી નથી? કઈ જ કારણ નથી. તને એવું લાગતું તું છોકરા બધા તળબુચા જેવા એવું લાગતું? નહીં કોઈ એવું લાગતું મને કે તમે પરિવાર નહીં લાગતું તે મા બાપ તો જગ્યાએ નાખે ને, તને ગમે છે એના માટે ભાષો મળે કે છે, તને નથી ગમતું ચારિત્ર મોટી વસ્તુ નથી. આ કરતા કેરેક્ટર ચારિત્ર ચારિત્ર બહુ ઊંચી વસ્તુ. ચારિત્ર કોણ જોઈએ છે લોકો? અત્યારના લોકો તો હા બાહ્ય પ્રદર્શન જોઈએ છે, આંખની જોઈએ છે, રૂપ જોઈએ છે. ચારિત્ર જેવી કોઈ વસ્તુ જ નથી. જો શું કે છે એમનો, કે છે મારો પોઈન્ટ ત્યાં જઈને અટકી જાય છે. ખરું કે છે, તારું બહુ સારું છે, પણ ચારિત્ર હમારું નથી. એવું ક્યાં માની રહ્યું છે? પેલા પેલા બધા કાઢી મેળ્યા છે, ગેટ આઉટ કર્યા બધા. કેટલા જણા ગેટ આઉટ કરી જાય કે એની તો આખી વસ્તુ જુદી છે. એ તો એનો મને પસ્તાવો થાય છે અત્યારે. એ વસ્તુ જુદી જ છે. એ લેગો લેગો મૂકી દો. હું શું મૂકી દો આપણે એ કે, પણ તેના ચારિત્ર જોયું નથી, બીજું કોઈ જોતી નથી. ત્યારે તો એવું જતું કે નથી જ કરવું. હા ત્યારે તો એવું જ હતું કે નથી જ કરવું. અત્યારે પ્રોબ્લેમ વર્તમાન નો છે કે છે, ત્યારનું ત્યારનું લેટ ગો જ કરી નાખો. એ મારી ભૂલ થઈને એનો પસ્તાવો કરું છું. હા પસ્તાવો થયો, પણ હવે જેવું ચારિત્ર હોય એવું એવું તરીકે ના થાય ને. આપણે થઈ જાય એની પુણ્ય હોય તો એવું માટે રાહ જોઈ. આપણે આંખનું ના ગમતું હોય ચાલે, ચારિત્ર નું હોય ચાલે ખરું. પછી દેખાવ સારો હોય, ધંધો હોય, મિલકત હોય, ચારિત્ર ખરાબ હોય, યશ નહીં હોય, બધી જાતના ઉપાધિ હોય, શું યશ નહીં ગમે કે ના ગમે? બિલકુલ નહીં. અને ચારિત્ર સારું હોય અને વ્યસની હોય તો સિગરેટ સુધી ચલાવી લેવાય. તો નહીં ને ભાઈ, હવે પછી આગળનું થઈ રીતે પેલું કપ ભરે સિગરેટ સુધી ચલાવી લેવાનું. અને ચારિત્ર તો બહુ મોટી હતી. તું માનું છે ને ચારિત્ર માં? ચારિત્ર ને પસંદ કરું છું. એના વગર જીવાય જ કે? હા જીવાય. હિન્દુસ્તાની સ્ત્રી છોકરીઓ સમજે નહીં કામ કાઢી નાખે. ચારિત્ર જો સમજે તો કામ કઈ ના. અમારે આટલા ઉચ્ચ વિચારો વિવેકાનંદ ના વાંચન થી થયા છે કે છે તેના વાંચન થી એટલા સંસ્કાર મળ્યા ને સારા વિચારો. એટલે દુઃખી વધારે થવાનું. એટલે દુઃખી વધારે થવાનું. ના વાતો થવાનું પડે નહી. ભડકાવનારી વસ્તુ છે કે આપણે એનાથી બિયા કરવાનું કે છે. એવી કોઈ ભડકાવનારી વસ્તુ કે જેનાથી આપણે બિયા કરવાનું. એ વસ્તુ છે ભગવાન ભડકાવે છે ભગવાન. તમારે આશ્વાસન લેવા જવું હોય, વાસ્તવિકતામાં તમારે આશ્વાસન લેવા જવું હોય ત્યારે ભગવાન પાસે જવાનું છે. વાસ્તવિકતામાં ભગવાન રહ્યો ક્યાં? વાસ્તવિક માં તો ભગવાન છે જ નહીં. ભગવાન જગત નો ક્રિએટર નથી. તો ભગવાન એ ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર. વેધર બીજી ભગવાન ઇઝ બીજી ક્રિએશન તમારા આખા બધાની અંદર બેઠેલા છે. દુઃખ લાગે બહુ અને તે એકબીજા એક જઈ રહ્યા છે કે તું કંટાળો રહી નહીં ભાવ નહીં. તો આ રૂમ નો દોષ છે કે સુખ નો ફેર છે, વાક્યમાં ફેર છે, ડેફિનેશન ફેર છે, શું છે? દરેક ની દ્રષ્ટિ નો ફેર, દરેક ની દ્રષ્ટિ નો ફેર છે. સાચું સુખ ને કલ્પિત સુખ, સાચું સુખ તો દરેક ની ડેફિનેશન એક સરખું આપવું છે. અને સાચું સુખ તો સનાતન હોય. કેવું હોય? સનાતન. સનાતન સાચું સુખ જોયેલું, સનાતન સુખ જોયેલું, સનાતન સુખ જોયેલું જ ના. ઠાકોરભાઈ ત્યાં જોયું એમ ચોક્કસ સનાતન સુખ. સનાતન સુખ ઠાકોર પછી દુઃખ જ ના આવે. સનાતન હોય ખરું ત્યારે તને લાગે છે માન્યામાં આવે છે ને? સનાતન સુખ હોય એવું માન્યામાં આવે છે ને? દ્રષ્ટિ જો થઈ જાય ને તો કામ નીકળી જાય. એને સમ્યક દ્રષ્ટિ કહે છે. શું કહે છે? પછી મતભેદ પડે ત્યારે નહીં. શું થાય પછી? પડશે બહુ મધ્ય પડતા કેમ શું થાય મતભેદ તો રહેવાના જ સુધી મતભેદ તો રહ્યા કર્યા તો હોય જ નહીં ને તમારા ઘરમાં મતભેદ નહીં જોડા કરે જીવન અશક્ય જ હોય એવું આપડે અશક્ય કેમ કેવાય મતભેદ ના પણ હોય અપવાદ નથી માન્યામાં આવતું નિકાલી મતભેદ હોય નિકાલી હોય ના પણ મતભેદ જ ના કેવાય નિકાલી વસ્તુ મતભેદ ના કેવાય કોક વખત હું નીરુબેન નહી હોય એવું એમને મતભેદ નહી હોય એવું તને લાગે છે તે મતભેદ જોઈ લો એમને આટલું બે વાર માં નથી જોયું મેં નથી જોયું મતભેદ પડ્યો મતભેદ પડે રાતે ખરી છે મતભેદ ના પડે એવું જગ્યા જ નથી પડતી કોઈ કાળે નથી મોગળો નથી આવ્યું હિમાલયમાં હતી નથી તેમ કોઈ જગ્યાએ આ ઉપાશ્રીમાં નથી હોતી આ તો આપણે અહીંયા આગળ આપણું વિજ્ઞાન જુદી જાતનું છે તહી છે તમને મતભેદ ગમે છે હે તારે મતભેદ ગમે મતભેદ હોય તો બુદ્ધિ વધે જાણવાનું મળે મતભેદ હોય ત્યારે કઈ જાણવાનું મળે બુદ્ધિ વધે હા બુદ્ધિ વધારવાનું કારણ છે બે ખરી કોઈ કરી પછી મેં કંટાળો ના આવે બધે થાય છે દરેક ના કેવા કેવા લેવા થાય છે આપડે મતભેદ પડે તો રાતે ઊંઘી આવે ના ઊંઘી જતી કારણ કે જાણ તો મતભેદ બુદ્ધિ વધે ઊંઘી જાય વાત કરી છે અહીં આવે ને અહીં અહીં આવે ને અમન્ય હોય વિવેક ના ચુકાય એવું તો વિજ્ઞાન થી મતભેદ થાય વિજ્ઞાન થી સંપૂર્ણ સમાધિ રહે નિરંતર સમાધિ રહે વિજ્ઞાન થી એ વિજ્ઞાન જગત માં કોક કરો ઉભું થાય છે પછી વિજ્ઞાન હોય નહી વિજ્ઞાન હોય નહી આપણે થવું જોઈએ ત્યાં આવી ગયો અનુકૂળ થઈ ગયો તને અનુકૂળ થવાનું નથી પસંદ કરતી નહી અનુકૂળ વસ્તુ જ નથી, એના કારણે ઘણા લોકો ઘણા ની સામે લડતા જ હોય છે. તારે સમાન છે નથી, સમાન જ નથી, સમાન થતી વસ્તુ ભગવાન તારે આમ કરશે ત્યાં પછી ભો નહી લાગતો ના બીક દે બિલકુલ ભાઈ નહી. થોડો વખત બેન રાહ જુઓ, સારું મળે એવું તને જે મળતું હોય કોઈ કોઈ મારા પ્રયત્નો થાય અને બધા એડજસ્ટ કે તો મને પૂછી દેજે, શું ટાઈમ મળે તો. મારે દુઃખ ના અહીંથી પડવા લીધા, અહીંયા આપી દેજે મને ઉકેલ લઈને. જે છો તમે જ છો, ફરી કાઢો ને તમે જ છો, પછી તમે જો થઈ ગયા પછી રહ્યું જ નહીં કશું. પછી આ પગ ભાગી જાય તો એ વખતે તમે હિસાબ છે ભગવાન ના, જે ડિસ્ચાર્જ કરતા જગત જયારે ભાગી ગયો એમ કે લોકો ત્યારે હું શું કહું, સંદય રહ્યો છે, શું કહું સંદય રહ્યો છે. અને ભાગ્યો તો બહુ પેલા ભાગ્યો હતો, ફક્ત ભાઈ બહુ પેલા. આ કઈ નવું નથી, મને આ તો લોક એમનો પગ તૂટી ગયો ફ્રેક્ચર માં અંધાય છે અત્યારે તો. એ હોદો છે ફ્રેક્ચર થવું, એ હોદો છે. શાનો હોદો? અંધાવાનો હોદો. આ શું હોદો? ત્યારથી તે મિનિટ થી અંધાવાનું શરૂ થઈ ગયું. શું થઈ ગયું? અને ફ્રેક્ચર થયું કઈ મિનિટ થી થવા મળ્યું તે અમે જાણીએ. આ વાત જગત ઉડાવતી છે કે નહીં? એ કે છે થયું, તો અમુક અરે જવાબ એડું થયું જોવા કે છે. આપડા લોકો તાવ આવ્યો છે, બધા તાવ આવતો ને, તાવ આવે છે તો ખબર જ પડતી નથી. આ તો તાવ જાય છે તે ખબર પડે. શું કરું? જાય છે ખબર પડે. આ તો તાવ જઈ રહ્યો છે, હવે એને ઘેર જઈ રહ્યો છે. તો પેલો મોડો આગો પાછો થઈ જતો છે. જ્યાંથી જવાની શરૂઆત થાય, જ્યાંથી નિર્જા થાય, એની ડિસ્ચાર્જ થવાની શરૂ થાય, ત્યારે એને આપણા લોકો આ આવ્યો છે. એવું કે છે સમજાયું હવે લાજુ બગડ્યું હતું તો કેદારો નું બગડતું હતું. આ તો સુધરવા મળ્યું, જ્યારથી સુધરવા મળ્યું ત્યારે ડાક્ટર ભેગો થયો. ડાક્ટર ભેગો થાય, અત્યાર ભેગો થાય, દવાઓ ભેગી થાય, એ સુધરવાની શરૂઆત થઈ ગઈ. શું થયું? પછી વાર કામ કરે. બેન કે છે ને દાદા સિક્સ હા શું કે હી થિંક સો મચ બિફોર હી સ્પીક્સ. શું દેવી ભાઈ બેને કહ્યું? દાદા થિંક સો મચ કે સો મચ કે બિફોર હી સ્પીક્સ. એવું છે પણ એને એવું સમજણ ભાઈ જ પણ કઈક હમદર તો ભાઈ ને કે હાલો અત્યારે આવી સરસ વાણી કેવી નીકળે છે. એ વાણી મીઠી લાગે અને લોકોને ગમે, એ વાણી મીઠી લાગે. બે બે જણની મીઠી વાણી હોય, એક મધુર તીર્થથી જીવાગરે વાણીની મીઠી હોય. એ તમે જોયેલી નહીં એમ લાગે? જોયેલી જોયેલી મધલાળ જણે મધલાળ જણે બહુ મીઠી હોય. પણ જ્યાં છેવટે કચર ઘણ વાળી દેવા અને એક જ્ઞાની ની વાણી મીઠી જ્ઞાની મળે તો આપણે કામ કાઢી નાખે, પેલો મળ્યો તો કચ્છે ગોળ ભરી દે, દેવ ની મીઠી વાણી. જગત બહુ પ્રસન્ન પડે મીઠી વાણી. પણ જ્ઞાની જો ના મળે ત્યાંથી મીઠી વાણી હોય ત્યાંથી દૂર ખરી જવું. શું કહ્યું? કેમ જઈ સાહેબ, જઈ સાહેબ, જઈ સાહેબ, આપડે જ્ઞાની જો ના મળે ત્યાં ખરી જવું. તું સમજી બે ના વાત માં હું શું કેવા માંગુ છું? હજુ ત્યારે એવું જ લાગે છે, સમજુ છું ખરું કે છે તમે બોલે, પણ હજુ એવું જ લાગે છે કે તમે હજુ વિચારીને જ બોલો છો. તારી ઉંમર ના એટલે એ નહીં સમજતા, એના હિન્દુ આ બરોબર લોકો એ સમજતા. હા એ વાત હતી, પેઢીએ ઉતરતું આવે ના સમજે પડે કે છે, પેઢીએ ઉતરતું આવ્યું છે તો સમજણ ના પડે. તમે તમારે તમારી તો ભત્રીજા ની દીકરી એટલે એટલે પેઢીએ તમારું પેઢીએ ઉતરતું આવ્યું એમ. શું સંસ્કૃત નથી તને, એને ખબર હશે શું બોલ મજુ શું મધુ મધ મધ જેવી વાણી હોય ભય તો નહી, કોઈ જાતો ભય નહી. પછી પેલો પેલો બોમ્બગોળો મૂકે, આ બોમ્બગોળો આ તો ઉગાડા દેખી દે બોમ્બગોળા. તમે આમ છો તેમ છો, આ બે હોતી રાખે તમે જે કહેવો કહો, પણ કહો નહી એમ આજે હું પૂછ્યું એ કહે છે જ્ઞાની ને અહંકાર હોય, જ્ઞાની ને અહંકાર હોય નહી. અહંકાર શું તેને કહેવાય તેને જાણવો જોઈએ આપણે, એની ડેફિનેશન જાણીએ છીએ. અહંકાર એટલે શું છે એ ડેફિનેશન જાણીએ છીએ. ખબર છે શું કહે? ખોટનો ભય. હે? ખોટનો ભય અહંકાર. ક્રોધનો ભય કહે છે અહંકાર. ક્રોધનો ભય બ્રધર, ક્રોધ ક્રોધ અહંકાર ડેફિનેશન બરોબર સાંભળી લે, દાદા કો અહંકાર કોને કહેવાય? પોતે જે છે પોતે જે હોય તેનો તે પોતાને ખબર નહી હોવાથી બીજા લોકો એ કહ્યું તમે આમ છો તે આપણે માની લેવું, અને જે આરોપિત ભાવ એને અહંકાર કહેવાય. આરોપિત ભાવ આરોપિત ભાવ પ્રગટ થાય. આ ચંદ્રકાંત કે હું ચંદ્રકાંત છું એ અહંકાર. પછી એક જ અહંકાર નહીં, અહંકાર કેટલા બધા દેખાડું. પછી કે છે હું આ નીરુબેન બેન નો ફાધર થયું એ બીજો અહંકાર. પછી આ બાઈ નો દળી થયું એ ત્રીજો અહંકાર. હું આટલા વર્ષ નો ચારી વર્ષ નો થયું ચોથો અહંકાર. હું શરીરે સેજ થયું પાંચમો અહંકાર. હું કાળો છું એ છઠ્ઠો અહંકાર. હું ગોરો છું એ સાતમો અહંકાર. તો અને હું આનો મામો થયું એ આઠમો અહંકાર. આનો દાદો થયું, આનો ફુવો થયું, એ બધા કેટલા અહંકાર છે? આરોપિત ભાવ એનો નામ અહંકાર. ત્યાં પોતે નથી. અને મૌલિક ભાવ એનું નામ નિરહંકાર. મૌલિક ભાવ નથી. મૌલિક ભાવ બધો આરોપિત ભાવ માં જગત પડેલું છે. હું તો એમ પટેલ, એ મારા પાડોશી છે, ફર્સ્ટ નેબર. ચંદ્રકાંત ના દાદા થાય, અને ચંદ્રકાંત હોય તો એમના પાડોશી છે, ફર્સ્ટ નેબર. તાર પાડોશી નું નામ ચંદ્રકાંત, એમના પાડોશી નું ફર્સ્ટ નેબર. હું વાઘરો છું, અહંકાર. હું સાથે મોદો છું, એનો અહંકાર. હું સાધો છું, એનો અહંકાર. હું ડાક્ટર છું, એનો અહંકાર. આ બધું અહંકાર ઉપર તો બધું ઉભું રહ્યું છે. ક્યાં સુધી ભરે છે? હું કરું છું તો વધી ભારે છે. હું કરું તો વધી ભારે. બસ તમે કરો છો બધું.